પ્રગટ થયા એ ને આ પરમાણુ બનેલું થયું છે ને આ પરમાણુ આ પરમાણુ બધી પરમાણુ હતા એ બધું નીકળી ગયા પવિત્ર પરમાણુ પછી અસંગ પરમાણુ થાય જો અસંગ પરમાણુ આપણે અસંગતા ઉત્પન્ન કરે એમાં પરમાણુ એટલે એમની જોડે લાભ મળે પડે આપડે પૂરી જઈએ બધું વિચાર પૂરી પરમાણુ ની વાત છે તેમાં ઘણી વખત મને એવું પણ લાગે કે સત્સંગમાં જેમ કેટલેક ઠેકાણે શ્લોકો નું ઉચ્ચારણ થાય છે અને બધું પવિત્ર વાતાવરણ ભરી દે આપણે દાદા ભગવાન નો એ રીતના બોલીએ પણ તે પણ મધુરતાથી જો બોલાય જો કે એમાં અમુક રીતના કર્ણપ્રિય વધારે રહેવું જોઈએ તો એ પરમાણુ તમને બધાને જાગ્રત એટલે એ સાત્વિકતાથી ભરવા માંડે મધુર ના બોલે પેલો મોટો અવાજ બીજો હોય એટલે તે જ રાગ માં અમારે લેવું પડે કોઈ માફ કરતો નથી તમે કેવા પછી મારી કોઈ કરો છો મારી જાત નો હું સુખ નહીં કે એનું ઠેકાણ નથી અત્યારે તો બેસ મેરી તમારું શરીર શું થાય અમારે કયો સોંગ જોયે છે કે સર્ટિફિકેટ તમારું જોયે છે ભાઈ એટલે એવું નથી કહ્યું આ બધું હું છોડી ગયો જેવું થયો છું તમારી એક એક વાત મિસાલ પણ આવું ને જોયું નથી આપણે જોયું હતું તેનું આ તમને એ થયું છે આ પાડ શું કહ્યું મિસાલ પણ ક્યાંથી મિસાલ પણ અસામાન્ય વસ્તુ જ્યાં જોવામાં આવે એટલે શબ્દતા પછી બધું પૂછ્યા પછી મારે બધી રીતે સંતોષ થઈ ગયો બે વર્ષથી રાહ જોયા કરતો હતો દાદા બધા એક બે રહ્યા તો હું આવીને ફરી ભેગો નહીં થઈ લાગતો બે વર્ષે મારું કાલ બેઠો હતો કાલ બેઠો તો ઉત્સાહ આવે છે ને લ્યા છો આપડી તમે ના પડી તો આટલું વાંચીએ તો નવ કલમો ને બધું જે ઠકાવી અને તમે દાદા ભગવાન અસિન થઈ ગયા મેં કહ્યું પહેલું જ કહ્યું આ તમે બોલો તો જીતી જે છો ત્યાં દિવાન છો જ આ વાક્ય કે આ વાક્ય એવું નથી કે રામ રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ એવું નથી આ શું ને આ જપો જપવાનું નથી આ તો અભ્યસ્તી હોય છે જે કોઈ બોલે તો એને તક પડા જ્ઞાન લીધેલું બોલે તો એને પડા તો ના જ્ઞાન લીધેલું હોય તો એ પડા તો એટલે એમને સાત જ કરે બોલે ને અનુભવ છે અનુભવ એટલે મને અંદર આનંદ ની ઝાડા ફૂટી જ એટલે બધે બોલીએ જોવું આ અને પેલા તો આ સહીમન બોલે દે જુદું પાસે ધર્મ તો સમજે ના પડે શબ્દ પણ દી કઈ વર્ષ છે ધન તો નાનો છોકરા ને છોકરા ત્રણ ચાર વાર ના છોકરા દાદા ભગવાન હસી જાય બોલો પેટ પકડી પકડી બોલતો ગયા છોડતો જ નહીં કારણ કે પેટ પકડી બોલે રિસ્પોન્સ ના આપ્યો, તેથી આપણું શું, આપણે શું બગડી જવાનું, આપણે તો ડિસ્ચાર્જ, આપણે તો આપણી ફરજ બજાવી લીધી. એક માણસ મોહ પાર્ટ કરતા મમન પોલ મસ્ત દોડતા દોડતા તમારો ગામનો મગનો શું સમજે કે કોની વાત કરું છું કહો મને. આ મગના શંકર ના બોલે એવું છે હું કાકો નહી પતિ બોલો પતિ બોલો ગાડી જતા હતા બે ત્રણ જણ બેઠા હતા મને જોયો, મેં આમ કર્યું, મેં આમ ના કર્યું, શું આમ કે માસી જિંદગી છે ને બધું નામ અરે એવું નથી કર્યું યાર નમસ્કાર કરો અને તમને નમસ્કાર જોઈ ન કરે તો તમને જે નમસ્કાર લાભ થવો જોઈએ એની પાસેથી તમારી પાસે આવે. એને એટલી ખોટ દે ને એટલું તમે લાગે એ પુણ્ય વધારે લઈ જાય. પણ જે માણસ સામેથી ના રિસ્પોન્સ આપે એટલે તેની તેની જે કઈ પુણ્ય હોય તે પેલામાં દાખલ થઈ જાય, પેલામાં દાખલ થઈ જાય. એક આ રીત કરી. બીજું તમે નમસ્કાર કરો ને એ નમસ્કાર કરે તો ઉપર થી આવે બે ને ફાયદો. કોઈને ખોટ જાય ને બંને ફાયદો. અને તમે નમસ્કાર કરો અને પાસે જોઈને પાસે જોતા હોય ને જોવાબ ના આવ્યું હોય અને તમે નમસ્કાર કરો તો એ ઉપર થી આવે તમને એકલા એને ખોટ ના જાય. તો હા કારણ કે એને ખ્યાલ જ ન હતો કુદરત ના કાયદા. મને તો શું મળ્યું અને ખરેખર હજી ગપ્પો બરોબર આવ્યો એમ જ આ દુનિયાનો કાયદો છે તો કાયદા પ્રમાણે સંતોષ થઈ ગયો. તો કશું લખો રિસ્પોન્સ ના આપે નકમ જતું અગર તો આપણે એને સાહેબ સાહેબ કરી શકે અત્યારે છે તો બોલે કે એને ખોટ છે આપણને ખોટ છે. હા આમાં દાદા કોક વખત ડિપ્રેશન આવે છે એટલે ડિપ્રેશન એટલે આપણે જેમ પ્રતિક્રમણ કરાવીએ છીએ આપના સાનિધ્યમાં એમાં ઘણી વખત જે મને એવો અનુભવ થઈ ગયો એના અમુક અંતરથી કરો પછી બહુ આપણે નીચે નમીએ છીએ તે છતાં પેલા બધી હાલેના જરા કે ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ ભાઈ આપણે શુદ્ધાત્મા છે આપણે કઈ શુદ્ધાત્મા ઓછા છે. આ એક મગજમાં ફરી પાછું બુદ્ધિ અંદર ડકો કરે છે કે ભાઈ રાખો એ શુદ્ધાત્મા છે તે આપણે મનથી માની લો ને પછી બહુ નીચા વળીને કોમ શું છે. આવું ઘણી વખતે થાય છે એટલે ડિપ્રેશન લાગે. ના એ બુદ્ધિ થતા પૂરો નફો લેવા ના દે. હા નફો મળતો હોય ને કારણ કે ના કરે તો બધા નફો મળે. બુદ્ધિ લેવા ના રે આપણને સમજાવે તેમ સમજાય એનું પ્રોટેક્શન કરે છે. આપડે સમજી લઈએ બુદ્ધિ આપડે આપડે નફો કરી વેપારી અમેરિકા ગટર માં છે તો પડેલું હોય ને નામ સિક્કો વેપારી ગટર પડેલું હું ના આવ્યું પતંગો દેહ. મને દરેક રાગ નો આ પુષ્ટિ સંપ્રદાય માં હું તાનપુરા સાથે કીર્તન કરતો હતો. હવે હું કોઈ જગ્યાએ શીખવા નથી ગયો. પાંચ શાસ્ત્રીય પદ્ધતિ થી જે રેડિયો ઉપર આવે છે હવેલી સંગીત તે ઓટોમેટિક આવડી ગયું કે જે લઈને આવે તે આવડી જાય. આવડી જાય લકીરાજ લઈને આવે એટલે આવડી જાય. ત્યારે પછી મનમાં મારી અક્કલ તો મારી જ ને અક્કલ તો મારી બુદ્ધિ બનાવે સારી અક્કલ બનાવે બહુ બુદ્ધિ હોય ને બુદ્ધિ બરાબર છે. આપડે બુદ્ધિ જાય જાય તો ના બુદ્ધિ જ થઈ ગયા. એટલે રિસ્પોન્સ ના થતો વધુ ને જોન પેલા આપણને હોલસેલ વેપારી બધા ફોર માણસ આટલા સત્સંગી બધા બેઠેલા અને એ સત્સંગી એમને જ્ઞાન લીધેલું. પછી મેં તમને કડવા કેમ ક્યાં છે કહ્યું તમને કરવા તો કેમ કે છે આ કરવી તેમ છે જીભ કાઢવી બહુ કરવી છે. આપડે કઈ કરવી હોય ને આપડે તમે ભારે ને કરવી કરી દો પટેલો ને કા કણબી કહે છે ના કણબી ની જાત તો જુદી. કેમ દાદા પટેલો ને કા કણબી કહે છે? કણબી ની તો જાત જુદી. કણબી જુદા જુદા કણબી જુદા પટેલો કણબી એટલે દરારા કોટી ના ક્ષત્રિયો આપણે ક્ષત્રિયો કરવી ના કહેવાય કરવી જુદા ભેગું થઈ ગયેલું છે આમ લોકો એમને ધંધો અને આપણે ધંધો મારે કહેવાય નહી બાદર બધું કે બેન તો પણ કરવું તો ના પોતાની ક્વોલિટી બીજા ગોધમાં જાય ને પોતાની ક્વોલિટી છે વ્યવસ્થિત જ ને. કારણ કે કોઈ એમ ધારે છે કે ના મારે તો પાંચ ગામમાં જ પરણવું છે પણ તે પરણે તો બરોબર મહારાષ્ટ્ર એમને લાવે આવું બને છે. અમારે બોણા નો જ આજ આટલો કહું પહેલે બીજા વખત ના થઈ ગયા પછી બીજ દેખાડનારો હોય ત્યારે સંતોષ થાય ને. આખી ભીડમાં મારા થી વાક્ય એવું ના નીકળી ગયું, બે ત્રણ કલાક સારો પત્તો પડે. શું પાંચ કલાક તમે અહીંયા બે લઈને ગયા, પેલું મને તો સંભળાય ને કીધું. એ કહેવા છું માટે હું સાંભળું છું, હું જોડે કહી દે તમારી જરૂર પડે ને. પછી એના કદું ગેલ આવી ગયો ને, રામ બોલો છો મારા બોલા શું બોલા પહોંચાડવા માટે નહીં બોલતા. પણ તમે જે સ્પંદન નો હિસાબ છે એ સ્પંદન તો પોકે ને ના, કશું ગમતું પહોંચે તો પોકાડવું હોય તો પોકાડવા માટે નથી એ બોલતા. હું તો ધપૈયા જ ન કરે છે, એટલે શાંતિ માટે, પોતાની શાંતિ માટે. કોઈને પોકે નહી, કોઈને પોકે છે નવરાત્રિ. શાંતિ માટે શું છે? રામ રામ રામ રામ કરો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કર્યા કરું. આગળ મંત્રો બોલે પોતાની શાંતિ માટે. હવે નૌકાર મંત્ર જે બોલીએ છીએ નમો અરિહંતાનમ, ભલે જૈનો ના જાણતા હોય પણ એ શ્રીમંત સ્વામી ને પહોંચે તો ખરો જ ને? પ્રાર્થના છે, પ્રાર્થના છે. હું આવા જે કોઈ હોય નમસ્કાર કરું છું, આવા જે કોઈ બ્રહ્માંડમાં. હા, પણ એ શ્રીમંત સ્વામી ને જાણતો ના હોય તો પહોંચે તો ખરો જ ને? એમને એમને પહોંચે એટલે શું એનો તમને એનો લાભ પડે? તમે પહોંચ્યા પહોંચ્યા જેવો બોલે છે આ ભગવત બોલ તો નફો જાય છે એમ તમારું કેવું છે? રામ રામ રામ રામ કૃષ્ણ કૃષ્ણ ને, એને જે જોઈતું એટલું મળે છે એને શાંતિ. ભગવાન તરીકે સંભાળે છે ને, આ કોણ તરીકે નાખે છે? રામચંદ્ર માં શું રહે? રામચંદ્ર લેવા એમને શું લેવા દે? એવું કોઈ આપણે કર્યું પ્રાર્થના હશે તો આપ મળશે અને પ્રાર્થના એ નથી આવતા બધું મને શું મળે છે? હા, બધું રામ કૃષ્ણ હતી બધું મળી જશે. પ્રાર્થના એના નામથી પ્રાર્થના કરી આપણે ફરજ ભક્તિ કરી અને ફળ પ્રત્યક્ષ મળે. અને તમે પ્રત્યક્ષ ભક્તિ કરો છો, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા શું એ લખે છે પરોક્ષ ભક્તિ. એટલે તમારું કશું ફળ ના મળે એવું છે તો લોકો પાસે આ કહ્યા છે ને? ના ના, આપણે એવું નથી કહેવા માંગતા. જબે એમનો ફળ જાણતી થાય એનું નામ જપૈયજ્ઞ કહેવાય. જપૈયજ્ઞ એને શાંતિ થાય. જય સચિદાન. પ્રાર્થના પ્રાર્થના તો જે હયાત છે એમને જ પહોંચે ને, રામને તો ના પહોંચે ને પ્રાર્થના કરું તો. હયાત છે તેમાંથી અહંકારી છે તેને પહોંચે. ફળ તમને મળે એટલું જ પહોંચ્યા બરોબર, પહોંચ્યા બરોબર. કારણ કે હમણાં કીર્તન ધોરણ, કીર્તન ધોરણ મન સમય વર્તી હોય છે કેવું, એટલે એમાં કોઈ વાત આપણી પહોંચે નહીં, મન સ્વીકારે જેવું. જેનું મન જાડું હોય ત્યાં આગળ તે પહોંચે. સાધુ અત્યારે બધું જોયું, આ બધું જોયું એમને જે તે નેગેટિવ બાબત ની દૂર કરી. શું કર્યું? પોઝિટિવ ના હોય તો વાંધો નહીં, પણ નેગેટિવ કરવાની જરૂર નથી. એવું નેગેટિવ લીધું ને આમાં હું કશું સુધારા નહીં કહેશે, અને ગુરુ કરવા જવાનું. ગુરુમાં એ પોતે પછી એટલે એટલે આ લોકો કયા આવું જ છે. ગુરુમાં એ પોતે જ ફસાયા હતા, એટલે જ પોતાનું. એવું તો આપણા લોકો સ્વીકાર કરે ને, ઇન્ડિયાનો કંઈ સ્વીકાર ઓછા કરે. આપણે પરંપરા છે ચાલુ હોય, એ પરંપરા તો એમના વાક્યથી સુધી જાય છે, પણ આ પરંપરા ચાલે છે ને, પરંપરા રિપેર કરવા શું છે બધાનું સત્ય છે. શું છે? અને એમના વ્યૂ પોઈન્ટ મૂક્યો છે, બીજું કશું નહીં. એમને વ્યૂ પોઈન્ટ મૂક્યો છે, એમને કઈ એક કોઈ અનુભવ એવો થયેલો છે આ બધી ખતર કર્યા પછી કરતા કરતા પોતાના મનથી સમાધાન મળવા માંડ્યું. એ શ્રેણીમાં આવે સમાધાન મળવા મળ્યું, એટલે એમને ના સમાધાન મળવા મળ્યું, એટલે પછી મન લાગી ગયા બોજો નકમ મળતો જ છે. શું આ બોજો ફરી ગયા સ્વીકારવાનું બંધ થઈ ગયો? શું અત્યારે આપી દીધો બધા પાછો એ કહે છે કે હું તો આ સિસ્ટિંગ કરવાનો કહે છે બધાને. હું તો એમને માર્ગ બતાવ્યા જ કરવાનો, માર્ગ ધંધો જ આપશો. જો તમે મને પ્લેનમાં નહીં લઈ જાઓ તો મારે કોણમાં કરી શકે? લઈ જઈશું તો ત્રણ તમે જો લઈ જશો તો કરી શકે. પણ હું આ જ કરવાનો, આત્માની માન્યતા એ બધી દૂધ ઉપર જાય છે. ઘણી આત્મા હોય આ ચેતના તો ફિર અલ્પાંશ છે આત્મા. અલ્પાંશ ચેતન અલ્પાંશ છે, આ વિશ્વ ચેતના એ આખી કરવાનું છે, એટલે વિશ્વ ચેતનામાં ભરી જાય છે. આમાં હું તો એટલું કહું છું કે આ લોકો સમજાવે પણ એટલી ભાષા છે ને એ થઈ ને બુદ્ધિ મળતી રહે એ લોકોને અનુકૂળ. આ ફોરેન માટે તો વાંધો નથી, ફોરેન માટે આવે આ વિકલ્પી લોકોનું પામવું જ નહીં. એ કહે પાંચ જણ સુધારવાનું સુધારવાનું તો કેવી સુધારવાનું ના સુધર્યા આ લોકો. હા એવી બધી ના જોવાય આ લોકો. એ ચોખ્ખા માણસ એમ બે મત જ નહીં, પણ એમનું પોતાનું વ્યૂ પોઈન્ટ નાખ્યું, બીજું કશું નથી. આમ તો એવું માન્યા મત ના આવે. મેં રાજ્ય સામે કહ્યું મેં તમે કોઈ પૂર્વમાં ગુરુ જોડે કઈ બંધ થયેલી છે તેથી આ ગુરુ પણ પીઠ દેખાય છે. તો રાજ્ય સામે કહે આ બહુમત થયેલી ગુરુ ગુરુ તો ઉપર આપ્યો છે આખી દુનિયા આપશે ગુરુ ઉપર તો ચાલ નહીં ને. ખરાબ ગુરુ હોય એ તો વધ બને પણ ગુરુ કાંઈ શબ્દ કાંઈ નખો એ તો બસ ચાલશે ને. અહીંથી અહીંથી કેસર જવું હોય તો કોઈ પૂછવું પડે ના પૂછવું પડે ને. આ બધા જે મોટા મોટા જાય છે ને જાય છે એમને આવું ગમતું હતું આ બધું. હા બધી અંધશ્રદ્ધા હતા મંદિરો બધી ગમતું હતું. ગુરુ ની વાત આવે ત્યારે ગુરુ ની વાત આવે ત્યારે કોઈ ગુરુ નહીં ગમતું. ગુરુ શું કહો આપડે ભરેલા છે આપડે ગમતું ગુરુ શું કહો ગુરુ ની જરૂર નહીં. બધા કે એમ તો જરૂર ગુરુ ના ખબર પડે અત્યારે અંગતભાઈ કે અમનો પ્રશ્ન છે એ ગીતાના કૃષ્ણ જુદા છે અને મહાભારતના કૃષ્ણ જુદા છે શું? ગીતાના કૃષ્ણ જુદા અને મહાભારતના કૃષ્ણ જુદા એ શું એવું કે છે? એ બધું મહાભારતના કૃષ્ણ એ જુદા ગીતાના કૃષ્ણ દર્શન કર્યા પછી ના પ્રશ્ન છે. શું વસ્તુ મૂળ પ્રાપ્ત થઈ હતી લંગર ગુપ્ત ત્યારની આ વાણી કલરે ના થાય શું કહ્યું ગીતાના જે પ્રશ્ન છે ને તે જો પીડાવે હોત તો લઈ ના સમજો કરી આપ બીજું બોલો તો ગીતાનો ગાના હું છું એમ તમે બોલો છો આપ બીજું કહો છો કે ગીતા નો ગાનારો હું જ છું એ કયા ભાવથી કહો છો? પરાત્પર પુરુષ ગીતા ગાયક હું છું કે છો ને એટલે ગીતા નો દાદા ભગવાન દ્રષ્ટિ દાદા ભગવાન બોલે એ બદલ નહીં દર્શન કરવા ગયા આને માસ દર્શન કરાવ્યું ગયું બેટા દર્શન કરવાથી શું ફાયદો મળે શું ફાયદો થાય આપણને આપણને જોવા દર્શન કયા નહી દર્શનની જરૂર નહીં આપણે દર્શન કરવાનો ફાયદો કે આ એમનો જે આચાર છે આપણને પ્રાપ્ત થાય શું થાય આપણે કોઈના જ્ઞાનની જરૂર ના વધ ના લેવું તો એમનો અભિપ્રાય છે. આખી વસ્તી પરમાણુ ઉદ્યા હોય બધું હોય ને બધા બેઠા હોય વાતાવરણ બહુ જુદી જાય અહીં બેઠા હોય વાતાવરણ બહુ જુદી જાય પરમાણુ બહુ ઊંચા થયું છે વાતાવરણ ના બોલો જાત જાત ની મમતા લાલતુ લોકો બેઠા હોય અને લાલચ નહી મમતા નહી અંદર થી સમાધાન મળી ગયેલું પોતાને એ કે છે તમે મને પ્લેન માં ના પૂછ્યું કે તમને ના લઈ ગયો તો શું કહો તમે કહે છે ના લઈ ગયું મારે મમ્મ ઉપદેશ આપીશ પણ મારો ધંધો છે ઉપદેશ ને તો કર્યા કરવા એટલા છે મહેતા એવા એટલા નહીં આવવાના આપડે તો કહી રહ્યા છોકરા છોડે પબ્લિક કહો તો મહેતા એવા આવે પબ્લિક નહીં મહેતા આવે પણ એટલું ટોળું નહીં એક જ આપણું ધર્મ હોતો નથી શું કહ્યું ત્યાં ધર્મ જેવી વસ્તુ નથી વસ્તી અહીંયા અહીંયા જે બે ચાર મેડ વાળા આવે ને બધા બધા પવિત્ર પુરુષ છે પવિત્ર પુરાણ શાસ્ત્ર હણાય ના દે હણાય તોય તે બીજું આત્મા ને લાગે છે અમારો બીજો કશું વાત જ લાગે પછી અવ્યક્તમાં ચિત્ત વધારે ક્લેશ તેમને અવ્યક્ત ગતિ તો દુઃખે પમાયે દેહદારી થી એક એક શબ્દ લો સંસ્કૃતમાં છે ક્લેશો દીક તરફ પૈસા મેં બારમા અધ્યાયમાં પાંચમો એવો મૂકવો કૃષ્ણ ખૂબ કહે છે ક્લેશ તેમને પ્રેમનું અવ્યક્તમાં ચિત્ત તેને વધારે વધારે ક્લેશ તમે નથી સમજો તમારે સમજવા માટે હું નથી આવતો મારે સમજવું છે ના એ જ જે સાચો કરતો હોય જે આગળ વધી ગયો હોય જ્ઞાની હોય એમ જ્ઞાની હોય તો અવ્યક્તમાં એટલે એને ક્લેશ વધારે હોય એટલે હું તમારી તરફ જાણવા માંગુ કે આ શું કહેવા માંગે છે અવ્યક્ત જો કોઈ હોય તો પહેલામાં પહેલા બધે પાંચ ઇન્દ્રિય વાળા જાનવરો બરોબર એનાથી ઓછા અવ્યક્ત ગણાય તો ફોરેન બધું વાપરવું અને એનાથી ઓછા અવ્યક્ત આપણે આપણા દેશમાં છે તો અવ્યક્ત આપણા દેશમાં છે એમને શું ફળ હોય પતંગ ચલાવતી વખતે અવ્યક્તમાં સ્થિત હોય કેવું અવ્યક્તમાં તે એને તે હું પડી દઈશ કેવું કોઈ હિતાહિત ભાન ના હોય શું કહ્યું શું કન્ડિશન શું થશે, ના શું થશે, હું બેઠી મારા મા બાપ ની શું શું ખુશી નહીં આવે નથી. પતંગ ઉડાવે બધી માથે બધું દાખલા સાથે સમજાવો. દેહધારી જે છે, દેહધારી ને અવ્યક્ત ની સાધના કરવી કરવી હોય તો ધણી કષ્ટદાયક છે. અવ્યક્ત ની છેલ્લો સાધક જે હોય, સાધક બારમો અધ્યાય ભક્તિ યોગ ને બધી એટલા વર્ણવી છે, તેની અંદર અવ્યક્ત ની જો એમ કે ભક્તિ કરવી હોય તો દેહધારી માટે ઘણી ક્લેશ રૂપ નીવડે છે. દેહધારી માટે ઘણી ક્લેશ થાય, દેહધારી ને ક્લેશ થાય, કષ્ટ સાધ્ય છે. એમ દેહધારી માટે અવ્યક્ત માં ચિત્ત રાખવું ઘણું કષ્ટ સાધ્ય છે. ના પણ આ તો અવ્યક્ત એટલે શું કે અવ્યક્ત એટલે નિર્ગુણ ઉપાસના, જે આત્માની ઉપાસના, આત્માની ઉપાસના પ્યોર કોન્શિયસનેસ માં જે વ્યક્ત નથી થયું, જેને આકાર નથી, નહીં અવ્યક્ત આત્મામાં આત્માની નિર્ગુણ ઉપાસના જેને કરવી હોય, દેહધારી હોય એને નિર્ગુણ ઉપાસના કરવી હોય તો તેને અવ્યક્તમાં ચિત્ત બેસાડે તો એ ઘણું કષ્ટ સાધ્ય છે. એમ સાધારણ માણસ માટે તમે શું કહો છો, તમે શું કહો છો, બંને તમે આખા ટોકો લડશો. અવ્યક્ત જે વ્યક્ત નથી થતું સામાન્ય રીતે તે આટલું સમજ્યું. નિર્ગુણ નિરાકાર નિરંજન અગોચર અતિન્દ્રિય એ અગોચર એ અવ્યક્ત છે. હવે ભૂપતભાઈ જાણતા હોય બરોબર છે, બરોબર છે, બરોબર છે. આમાં બે વાત છે, કતિ આવે, કતિ આવે, શું કહો છો, સમાજ ગીતા છે બારમા અધ્યાય નો પાંચમો શ્લોક, જેનું અવ્યક્ત માં ચિત્ત વધારે શ્રેષ્ઠ તેમને આ સ્ટેટમેન્ટ થયું. પછી આવે છે અવ્યક્ત ગતિ, તો એની ગતિ જે છે અવ્યક્ત ગતિ, તો દુઃખે પમાયે દેહધારી થી. અમે બધા દેહધારીઓ છીએ, અમારી જે ગતિ જોતી હો તો મહાભયંકર યાત્રાઓમાંથી પસાર થવું પડે એમ એ કહેવા માંગે છે. હવે મુકુદભાઈ સમજાવું ખરું, આત્મા કરવામાં આવે તો વધારે ચિત્તમાં વધારે ક્લેશ છે, તો કઈ મારા વાપરવાનો નહીં, એ નથી, એ નથી અવ્યક્ત એટલે આત્મા નહીં. દાદા હું શરૂઆત કહું, અભિવ્યક્ત નથી થયું તેની જો સાધના દેહધારી રહીને કરવી હોય તો તે સાધના કરી શકાય છે, પણ તે કષ્ટ સાધ્ય છે. અવ્યક્ત મચિત એટલે આત્મા મચિત નથી, આ બધું અવ્યક્ત ગણાય છે, બરોબર ગણાય છે, બરોબર. અને અમારથી દરેક લેખની જ બંધાય છે કે અવ્યક્ત હોને જ ગણાય છે, કારણ કે વ્યક્ત થયું નથી, આને લઈને થયું નથી, એ જેને જેને લઈને થયું નથી તે જ અવ્યક્ત. આમ આખી રીતે આ મોટું છૂટું પાડવું હોય તો અવ્યક્ત કહેવાય, લાગુ કરવું હોય તો એવું નહીં કહેવા માંગતા. અવ્યક્ત મચિત કેવું, અવ્યક્ત મચિત એટલે આત્મા મચિત નહીં, અમારથી દેહાદ્યાત મચિત છે તેને ક્લેશ વધારે હોય, બરોબર એવું કહેવા માંગે. ત્રીજું ચોથી આત્મામાં ક્લેશ હોય નહીં, આત્મામાં જેને ચીજ હોય તેને ક્લેશ હોય નહીં કોઈ દાડે. બરોબર છે. અવ્યક્ત ગતિ એટલે આત્મા, એ આત્મા ગતિ નથી. અવ્યક્ત ગતિ એટલે આ જે બાહ્ય અવ્યક્ત વ્યક્ત નહીં થયેલો એવો શું એવો દે, એની ગતિ એ દુઃખે પમાય. એ દેહ શું કહ્યું? દેહ ધારી થી દુઃખે પમાય. એમાં ગેરંટી આપી છે કમાઈ કરી દુઃખે બાજુ પર મૂકો. એમાં એને કીધું કે કમાઈ કરી ભલે દુઃખે કમાય, એ પતિ ભલે દુઃખથી કમાય પણ કમાઈ કરી. જોઈએ અવ્યક્ત નિરંજન નિરાકારના રૂપમાં સીધું પહોંચાયું નથી અને ડિફિકલ્ટ છે. એટલા માટે ભક્તિ યોગની પુષ્ટિ આપી છે 12મા અધ્યાયમાં. એટલે 12મા અધ્યાયની ભક્તિ યોગના પુષ્ટિના અનુસંધાન મળે. સીધું તમારાથી કુદાય એવું નથી અવ્યક્તમાં. એટલે માટે તમારે કોઈ સગુણ રૂપ કેવી એ અનુસંધાન છે એનું. બારમા અધ્યાય નો પાંચમો તમે છે ને કહો. મેં તો આ ભાગ જે આ વ્યક્ત અવ્યક્ત એટલે બેહાજ વ્યક્ત માં સ્થિત હોય તો કેસ વધારો એવું અમે પણ આ શું કહેવા માંગે છે? અવ્યક્ત છે ગતિ એટલે છે બેહાજ વ્યાપારી ગતિ. અને દેહદારી થી દુઃખ થાય અને દેહ એ તમારી આ લાઈન નો છે. તમે પોતે લાઈન નો છો. મારા માને નહીં આવતો અને દેહ છૂટે તો પણ આવું માને એમ નહીં આવે. આ ગીતામાં દાદા એક ખૂબી એવી છે કે ચિત્ત જો કદી આમાં અવ્યક્તમાં એટલે જેના આત્મા જ ગણવામાં આવે વ્યક્ત ને અને એમાં જ ચિત્ત વધારે એટલે સાહેબ એ વાત માન્યામાં નથી આવે. અને અવ્યક્તિ ગતિ નો દે દુખે દે પમાય દે અવ્યક્ત ગતિ આત્મ ગતિ એમ કે દુઃખે પમાય દે પમાય દુઃખે પમાય દે મળતું આવે છે. હવે આ વ્યક્ત માં આત્મા ગયા તો જ પણ ચિત્ત વધારે ક્લેશ થાય કે અમારા માણસ ના આવે. બરોબર છે. જ્યાં અવ્યક્ત માં ચિત્ત પડ્યું તો કલાસ થઈ ગયો. કઈ પછી ગઈ વાત એટલે મારે તો તમારી રેકોર્ડ સાંભળવી છે. એમને એ શ્લોક હોય ને તો મને શ્લોક છે એ શ્લોક નો કે તમને એક શ્લોક સમજે ના પડે તો નીચે નો ગોઠવણી એવી સુંદર છે કે કોઈ શ્લોક જો તમને સમજણ ના પડે તો નીચેનો શ્લોક વાંચો તો ઉપરના શ્લોક વાત કરે. એવું છે આ ગીતામાં એવું છે. તમે ને હું નવરા હતા ત્યારે આપડે બહુ વખત કહ્યું કે ગીતા નો અર્થ કરીએ પણ તમે શું કહ્યું તું કે છે ગીતા નો અર્થ આપડે શું કરવાનું આપડે થાય છે. હું એક સાથ કહેવા માંગુ છું. એક વખતે દાદા તમે મને કહી દો કે ગીતા જો વાંચવી હોય તમે એક વખત કહી દો. ગીતા નું કીધું હતા માન પડે એનો આજુબાજુ હા એમનો બીજાનો અર્થમાં વાંચો નીચે એની વાત આ બીજું બધું બરોબર છે, પણ આ એટલું એમાં સંસ્કૃત કેવું પડે? હા બરોબર, એને અને આને સંબંધ છે. અવ્યક્તગતિ સહજ છે, સરળ છે, સુગમ છે, પ્રાપ્તિ દુર્લભ છે. તમારે જોઈને આવ્યું ને, પ્રાપ્તિ દુર્લભ છે. પ્રાપ્તિ દુર્લભ. આપણે એક વખત કહ્યું હતું કે ગીતા જો વાંચવી હોય તો પોતે વાંચવી, કોઈ બીજાના અર્થથી વાંચવી નહીં. શ્લોક જ ઓરિજિનલ શ્લોક. હું તો એટલું જ સીધું ડિરેક્ટ વાંચવા માંગુ. હું આ